તમે કહો છો મને માફી આપો, માફી આપો બધા, એ પુણ્ય બાપ નો હે વારો ખાઈ લો. બ્રાહ્મણ મૂર્તિ તમે વાત કરીએ નહી, બધાને સારું કરવાની ભાવના હોય. શું કહ્યું? હું જાણું છું એ ભાવના અને સારું કરવાની ભાવના હોય. જાણવાનું હતું તો જાણ્યું નથી તો હતી એવું થાય ને. હું કોણ છું એ જાણવા પ્રયત્ન કરે. શું કરે છે? હું કોણ છું એ જાણવા પ્રયત્ન કરે. બીજા લોકોને કહે છે હું કોણ છું એમ જાણું એમ ઉપદેશ આપે છે, અને પોતે એમાં સંપૂર્ણપણે પ્રયત્ન છે. એમને તો શંકા પડી ગયેલી છે એમ. શું થયેલું છે કે આ હું ન હોય, હું જુદો જ છું. એટલે એ રૂપે લોકોને એ શંકા પાડે છે. શું કરે છે? લોકોને શંકા પાડે છે કે હું ને હું કોણ છું જાણો, અને પોતે પુરુષાર્થી છે. જો પણ ત્યાં એમને ત્યાં પુણ્ય પાપ નું ઉપાધેય તત્વ શું હતું? ઉપાધે રૂપે હોય. જ્યાં સુધી આને જાણે નહીં હું કોણ છું, ત્યાં સુધી ઉપાધ્યાય રૂપે જ હોય. શું આપડે કોઈ ખોટું કરતો હોય ને ચીડાય હોવું. શું કહ્યું? તને ખબર પડે ને? પુણ્ય પાપ એ રૂપે હોય એ તો અજાયબી કહેવાય. શું છે? આજ આજ જૈન ધર્મ નથી કોઈ જગ્યાએ પુણ્ય પાપ એ રૂપે. શું ધર્મ ધ્યાનમાં નથી, શુક્લ ધ્યાનમાં એ લોકોએ મૂક્યું છે. ધર્મ ધ્યાન માં નથી, શુક્લ ધ્યાન માં મૂક્યું છે. હા, પણ એ ગમે તેમ શુક્લ ધ્યાન માં મૂક્યું, ગમે તેમ મૂક્યું, પણ મારું કેવું એ નથી બહાર. શું છે? એટલે એમને એમ કેવું છે કે હું એક વ્યક્તિ નથી, વ્યક્તિ નથી, તમે એમ કહો છો વ્યક્તિ નથી, પુણ્ય પાપ નો જો આગ્રહ છે. બે ધર્મ ના બે માર્ગ, એક ભ્રાંતિ સ્વરૂપ ધર્મ અને એક નિવર્ત શુદ્ધ ધર્મ. શું કહ્યું? ભ્રાંતિ સ્વરૂપ ધર્મ ક્યાં સુધી? કે પુણ્યના જે આદય રૂપે માનવામાં આવ્યું છે ત્યાં આગળ છે તે ભ્રાંતિ સ્વરૂપ ધ્યાન. શું કહ્યું? ભ્રાંતિ સ્વરૂપ ધર્મ. એને આપણે શુભ પણ કહી શકીએ ને? શુભ ખરું કે નહીં? હા, શુભ કહેવાય. ભ્રાંતિ એટલે ધર્માભાસ થઈ ગયો એમ. ભ્રાંતિ એટલે ધર્માભાસ થઈ ગયો. ધર્માભાસ છે, ધર્મ દેવી વસ્તુ ક્યાં છે? તો પછી એને શુભ કેમ કહેવાય? શુભ તો એટલા માટે કહે છે ધર્મ. આ જે ધર્મ છે ને શુભ નો ધર્મ, એ તો ધર્માધર્મ છે. શું છે? એ ધર્મ નથી, ધર્માધર્મ છે. શું છે? એ બરાબર છે, ધર્માધર્મ છે. હા, એ શું કરે આખો દાડો? અધર્મ ને ધક્કા માર માર કરે. શું કરે? એટલે હું આવા ને શું ધક્કો મારો છું? ત્યાં મારો ધર્મ થાય એટલે સારું. કોણ ધક્કા મારે? અધર્મ. તમે મારેલો કદાડો? અધર્મ ધક્કો મારેલો કદાડો? એના દૂર ભાગવા કોશિશ કરીએ, ધક્કો કહેવાય ને? હે, એનાથી આપણે દૂર ભાગવા જઈએ. ખજેડ ખજેડ કરવાની છે, ખજેડ ખજેડ. અધર્મ શું? એ નમદર ધર્મ ધ્યાન કદા કરેલું છે? ભલે શુક્લ ધ્યાન ના કર્યું હોય પણ ધર્મ ધ્યાન કદાચ કરેલું છે? ધર્મ ધ્યાન કરેલું હોય તો ક્યાં કર્યું છે મને કહો? ક્યાં આગળ કરેલું છે? એ ધ્યાન સમજવું પડશે. ધર્મ ધ્યાન એ આમ કે વગર સમજી ગયું આમ આમ ગજામ ગાલી દે મારી પાસે બધું. એનો અર્થ અર્થ ધ્યાન લવદે ધ્યાન તો નિરંતર થયા જ કરે છે. એ તારું ખોટી ગયું, ખોટી પડી ગયું અર્થ ધ્યાન લવદે ધ્યાન નહીં કોકમાં હોય છે ને? કોન્સ્ટન્ટ છે, ખૂટતું જ નહીં. પૈસા ખૂટી પડે એ નહીં ખૂટતું, એ જાય છે. પૈસા ખૂટી પડે મને અર્થ ધ્યાન લવદે ધ્યાન ખૂટતું નથી. એ જાય બી કેવી જાય બી? ધર્મ ધ્યાન એટલે શું સમજ્યા તમે? જેને ધર્મ ધ્યાન માનો છો તમે? ધ્યાન જપ એ બધા ને ધર્મ ધ્યાન કહેવાય? તેના જપ દેવના, કોઈ પણ કોઈ પણ દેવ, ઈષ્ટ દેવના, કોઈ પણ ઈષ્ટ દેવના. એ તો બધા લોકો જૈન છે, બધા લોકો જ કરે છે ને. આપણે એને ધર્મ ધ્યાન ન કહી શકાય? મુસ્લિમો કરે છે. તો મુસ્લિમો પણ એ ભાવનાથી કરતા તો એ ધર્મ ધ્યાન જ કહેવાય ને? હા, પણ મુસ્લિમો જેવું તમારું ધર્મ ધ્યાન છે? ઇસ્લામ ધર્મ જે છે ને, અગર તો બીજા બીજા જે જે ધર્મો હશે તેને વિતરાગ ધર્મ છે, તે ધર્મ કરતા નથી. અજ્ઞાનતાથી અજ્ઞાન ક્રિયાઓ મેરે પોતાને કશું કરવાનું નથી, કરવા પડો નથી, કરતા પર પોતાનું ઉભું થયું નથી, તો થઈ જાય છે. કે છે શું કે છે? તેજા છે. અને ધર્મ ધ્યાન તો કરવા પણ છે. શું છે? પોતે ધર્મ ધ્યાન કરવા પણ છે. નવકાર મંત્ર ના જપ એ બધું ધર્મ ધ્યાન માં આવે ખરા? હા, પણ એ તો જપ, જપ ને શુદ્ધ જપ હોવા જોઈએ. કેવું શુદ્ધ જપ? કન્ડિશન નહી તો પછી ચાર વેજીટેબલ ઘી ઘી ને ઘી જ ગણાય. તો વેજીટેબલ ઘી એ સાચું ઘી ગણાતું હોય તો તમારા છે તે નવકાર મંત્ર સાચો ધર્મ ધ્યાન કહેવાય. નવા નવકાર મંત્ર ને કોઈ બેઝિક બેઝિક જ નથી ને. શુદ્ધ જપ કઈ રીતે કહી શકાય? શુદ્ધ જપ કઈ રીતે કહી શકાય? થઈ શકે? એક તો નવકાર મંત્ર ક્યાંથી લાયા એ સવાલ હોય. કોરો ગાંધી લાયા તમે? ચોપડી માં લાયા છો? હા, મોટે ભાગે તો એમાં સાંભળી ને લીધું હોય. હે, સાંભળી હોય ચોપડી માંથી લીધું હોય, એવું ના ચાલે. જીન નું આપેલો હોવો જોઈએ. કેવું? નવકાર મંત્ર. પણ ધર્મ ધ્યાન જેને કહેવામાં આવે છે ને, બહુ ઊંચી વસ્તુ. શુદ્ધ જપ ની વ્યાખ્યા કઈ ને એમાં પોઈન્ટ છે? ધર્મ ધ્યાન નો સાર શું? વિતરાગોની આજ્ઞામાં સંપૂર્ણ રહેવું, એનું નામ ધર્મ ધ્યાન. વિતરાગોની આજ્ઞામાં સંપૂર્ણપણે સંપૂર્ણપણે રહેવું, એનું નામ ધર્મ ધ્યાન. તો જેટલા અંશે રહેવાયું તેટલા અંશ નો અંશ ધર્મ છે. શું કહ્યું? અંશ ધર્મ ધ્યાન. તમે વિતરાગ ની આજ્ઞામાં રહેલા? ધર્મ ધ્યાન જેટલા પ્રમાણ માં ઉત્પન્ન થયું હોય એટલા પ્રમાણ માં રૌદ્ર ધ્યાન ને આર્ધ ધ્યાન બધા ખરાબ થતા જાય. એટલે અહીં જે કમાણી છે એ કમાણી ત્યાં દીપે, પણ ત્યાં વધે છે તો ત્યાં કઈ કારણ કમાણી આગળ છે ના ખબર પડે? પડે. આ ખાતામાં કમાયેલા હોય તો એક દાડો ધર્મ ધ્યાન કરશો તમે, હું તમને દેખાડું. પ્રયત્ન કરીએ કે છે. તમને કોઈ અપમાન કરે પચાસ વર્ષ ની વચ્ચે બેઠા હોય ને તો તે વખતે તમે અપમાન કરનાર ને આશીર્વાદ આપે એવું કઈ ગાડી માં રહી શકશો? એટલે અત્યારે તો નથી રહ્યા, પણ હવે કોશિશ કરીએ ને. હવે કોશિશ કરીએ કે છે. તો મહાવીર ભગવાન તમારું ધર્મ ધ્યાન એક્સેપ્ટ કરશે. અગર બીજું કહું, ગજુક આપે તો ગજુક આપનાર માણસ ના તરફ તને તમારી અનુકંપા રહેશે? કોશિશ કરીએ, તમે બતાડવાનો તમે બતાડો એટલે કોશિશ કરીએ. આપને શું લાગે? ઘેર વાંધો પડે તો પછી અનુકંપા રહેવી મુશ્કેલ થઈ જાય. ગજુ કાપી જાય ને ઘરમાં વાંધો પડે એમ છે. મોક્ષે જવું હોય તો ભગવાન ની આજ્ઞા તો પાડવી પડશે. અનુકંપા ને ક્યાં સવાલ આવે? તમારે ગજુ કાપે શું કરો? એટલે અમે એવું જ્ઞાન આપીએ છીએ, જે જ્ઞાન તમારું ગજવું કપાય તો તમને કશું વાંધો ના આવે એવું અમે જ્ઞાન આપીએ. નહીં તો જ્ઞાન આપ્યા વગર તમે સી રીતે કરો? એક એક ટુકડો નહીં ખવાય તમારે. તમે જ્ઞાન આપો છો એટલે શું સમજો નહીં? હજી આપો છો એટલે કેવી રીતે? એ અમે તમને આપીએ તે આધાર આપીએ છીએ. બરાબર, અમારે પાંચ આજ્ઞા આપીએ છીએ, એ આજ્ઞા જ કામ કર્યા કરશે. તમને તમારે કહ્યું વાંધો જ નહીં થશે. તમે વચન દ્વારા આપો છો એમ તમે કહો છો? વચન દ્વારા આપો છો તમે કઈ રીતે આપો છો? જ્ઞાન તમે કઈ રીતે આપો છો? વચન દ્વારા આપો છો? કઈ રીતે આપો? એટલે કોઈ અંદર ની ક્રિયા થી આપો છો કે વચન દ્વારા આપો છો? વચન દ્વારા. અંદર ની કોઈ ક્રિયા નહીં? વચન દ્વારા થી અંદર ની ક્રિયા ચાલુ થઈ જાય. વચન બળ છે આ તો. શું છે? વચન બળ છે. હા, એક એક શબ્દ નહીં જે ની કામ કરશે. વચન સિદ્ધિઓ, વચન બળ. શું કહ્યું? તમે સમજાય ને? એટલે તમારાથી આ આજ્ઞા એક પડાશે. ત્યાંથી આવી કઠોર આજ્ઞા તમે પાડવાની કઈ? કઠણ તો નથી, એકદમ નહીં પડાય એવી નથી. પછી પાડી શકાય એવી છે? કઠણ તો નથી, ના જ પડાય એવું નથી, પાડી શકાશે. તમે એમ કીધું ને કે કોઈ પણ માણસ ઘણા વચ્ચે પચીસ માણસ વચ્ચે અપમાન કરે અને બહુ ચાર બે ચાર વધારે થઈ ગયે તો મને પરિણામ કેવા બદલાય? બરાબર છે, બદલાતા હતા, પણ તમે કહેશો તો આમ કરી કોશિશ કરીશું. આમ કોશિશ કરે ક્યારે દાડા વર્ષે? આમ કરતા કરતા તારે દોડાવવાનું છે. બની શકે એવી વસ્તુ છે? અશક્ય નથી લાગતી. આમાં ચાથી બની શકે? તમે ચા આધાર થી તમે મજબૂત રાખશો. કઈ આધાર જોશે ને તારા મન નું મજબૂત ક્યારે રહી શકે? મન બુમાબુમ કર્યા કરે નહી, મન ના સમાધાન થાય કે ના થાય? શું ત્યારે શું વસ્તુ તમે મનને સમાધાન કરાવશો? મનને ભાઈ છો કે બહાર છો તે આખો દાડો તમે જમવા નહીં દે, જમવા દે. અને એ તો મનનું સમાધાન કરાવે છે, એ મને એક્સેપ્ટ કરે છે, યુ આર રાઈટ. તમે શું મનનું કરાવશો? તમે કયો? તમે કહો. હવે એ જે તમને ગાળો દે છે ને, કર્મ નો ઉદય તમારો છે. શું છે? પેલો ગાળો દે છે, પણ કર્મ નો ઉદય કોનો છે? તમારો ઉદય પ્રમાણે ગાળો દે છે કે તમારો ઉદય થયો હતા તમને ગાળ દે છે? મારો ઉદય ના હોય તો મને ગાળ દે નહીં કોઈ. એવું તમને સમજાય છે? બરાબર. હા, તમારો ઉદય થી એ ગાળો દે છે. ગાળ દેનાર કોણ છે? નિમિત્ત છે. ગાળ દેનાર નિમિત્ત છે. તો નિમિત્ત ને બચકું ભરવું સારું કેવાય? ખરું કેવાય? હા, એટલે અહીંયા આગળ તમારે આ નિમિત્ત છે માટે મારે બચકું ના ભરાય. આ તો મહારાજ કર્મ નો ઉદય છે એટલે તમારું મન સમાધાન પામશે. શું કહ્યું? આ સમજ ને સમજાય છે ને તમને? એ બધાને આના જ્ઞાન આપેલું છે. મારે કરે જ્ઞાની જ જોઈએ ને, બધા જ્ઞાની જ જોઈએ. સમાધાન બરાબર છે, એ કામ કરી શકે એમ છે. સમાધાન મન નું થવું જોઈએ તો જ મન એ રહે છે. મન માહી ઠોકી ને નહીં રહે. નહીં, બરાબર છે. તમે માહી ઠોકીને મિયા બનાવવા જાઓ એ ના થાય. માહી ઠોકીને મિયા બનાવ્યો પેણે દિન પાછળ હિન્દુ થઈ જવાનો. કોઈ હિન્દુ ને મારી છોકરી મિયા બનાવેલો તો પેણે દિન શું થઈ જાય? હિન્દુ થઈ જાય પાછું. એના કરતા સમજણ પાડી અને એને કુરાન સમજાવો, બીજું સમજાય, નિયમ બનાવો, તે પછી છોડે જ નહીં એવું બનાવો. શું કહ્યું? કટર થઈ ગયો. સર ભાઈ ને મારી ભેગી નિયમ બનાવાય. ધર્મ ધ્યાન ની વ્યાખ્યા હજુ બોરા પૂરી નથી. ધર્મ ધ્યાન ને એ તમે છે તે જો તો આગળ એમ સમજો કે મારું કર્મ ઉદય છે અને તે તમને શાંતિ રે, શાંતિ રે, એના તરફે કોઈ ભાવ બગડે નહીં, એટલે રૌદ્ર ધ્યાન થતું એ થાય નહીં. તો એ રૌદ્ર ધ્યાન ને અટકાવવું માટે એ ધર્મ ધ્યાન. શું કહ્યું? બરાબર. તેને ધર્મ ધ્યાન કહેવાય. છતાં રૌદ્ર ધ્યાન ને અટકાવવું એનું નામ ધર્મ ધ્યાન. શું થયું? એનું નામ ધર્મ ધ્યાન. પણ જગત માં કોઈ પણ અયોગ્ય વસ્તુ બની રહી હોય આપણી સામે તો આપણે ત્યારે રોકવું કે ન રોકવું? એને કઈ વસ્તુ? કોઈ પણ અયોગ્ય વસ્તુ થતી હોય, કોઈ ચોરી ગજુ કાપતો ને આપણે જોઈએ તો પછી એને અટકાવ કે ના અટકાવ? હા, પણ અયોગ્ય એ તો એવું છે ને કે અયોગ્ય હોવાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. છોકરો મંસાહાર કરી રહ્યો હોય, કરી રહ્યો હોય તો દરેક માણસ એની પર ચીડાઈ જાય. દરેક જઈ લો કોણ કોણ ચીડાય? કોણ કોણ ચીડાય? માંસાહાર ના વિરોધી તમારે થવાનું નથી. માંસાહાર વર્જ્ય છે એવું જાણવું જોઈએ. શું કહ્યું? શું કરવું પડે? માંસાહાર કોઈ પણ વસ્તુ ના વિરોધી થાવ ને વિરોધી થશે તો માર્યા જશે. શું કહ્યું? નિર્દોષ માણસ ને કોઈ સતાવી રહ્યો હોય ત્યારે આપણે કઈ નઈ કરવાનું? ખાલી આપણે ના જોયા ના કરો તો તમે એટલું કરી શકો કે માણસ ને વારી શકો. શું કહ્યું? અને વારી શકવામાં એ માણસ ને દુઃખ ના થવું જોઈએ, પેલા ને દુઃખ ના થવું જોઈએ. એમ કેમ બને? કેવી રીત બને? કારણ કે જે કરી રહ્યો હોય તો પોતાનો આનંદ ઉઠવા માટે કરે છે ને. બળાત્કાર કરતો હોય કોઈ માણસ કોઈ પણ રીતે, હા, તો એ તો પોતાના આનંદ માટે કરે છે ને. એને કેમ દુઃખ નહીં થાય ને આપણા? પણ તમારે મોક્ષે ના જવું હોય તો આ કામ કરજો. આપણી આશ્રિત વ્યક્તિ છે. તમારે શુભ ની જરૂર હોય, શુભ ની કોને કમાવી હોય તો કરજો. આપણી આશ્રિત વ્યક્તિ છે દાદા. આપણી આશ્રિત વ્યક્તિ હોય એને પછી તો શું કરવું? એના ઉપર કોઈ વ્યક્તિ બળાત્કાર કરી નહીં. આપણી આશ્રિત વ્યક્તિ હોય ને એના ઉપર કોઈ બળાત્કાર કરતું હોય તો આપણે શું કરવું? આશ્રિત હોય આપણી, આપણા રક્ષણ ની હોય કોઈ પણ વ્યક્તિ, એના ઉપર કોઈ બળાત્કાર કરતું હોય, પુત્રી હોય, બેન હોય, બાળક હોય, કોઈ પણ બાળક હોય પોતાનું, તો એના પર કોઈ માણસ સતાવતો તો આપણે એને કઈ નહીં કરવાનું? કરો ને, પણ કોણ નાગે છે? કરવા તમે તો કહો છો કે જો તમારે, એ તો જેવા જેવા સંજોગો પ્રમાણે, જો પોતાની છોકરી હોય, પોતાની લાગણી હોય તો કરો. શું કહ્યું? પણ એને કયા ભાવમાં લઈ જવું પછી? તેના પછી એને કેવા ભાવમાં લઈ જવું? સંસાર ભાવ. સંસાર ભાવ કાઢી દીધું. તો આપણી સામે આપણી આપણી છોકરી ને આપણી છોકરી ને સંસાર કરે, તમારે પુણ્ય પુણ્ય બંધા છે, તમને પુણ્ય બંધા છે. પણ જ્ઞાની ની દ્રષ્ટિએ માં રહેવું તો શું કરવું? જ્ઞાની જ્ઞાની ને તો એની છોકરી છે તો કોઈ ઉઠાઈ જતો હોય ને તો પેલા ક્યાંક સુલેમાન છોકરી ને શા માટે હેરાન કરે? શું કે લગ્ના ઉઠાય જાય તકે જાય જતા એમ? અમાર ભાદરણ માં અમારા ગામમાં એક બીજા ભગવાન થઈ ગયેલા, પરસોત્તમ ભગવાન. એ ભગવાન ને એમના કુટુંબ ના કોઈ માણસે ગયડા માણસે કહ્યું, ગયડો એટલે મોટી ઉંમર નો માણસ, 40-50 નો ગયડો નહિ પણ 40-50 નો, એમના કુટુંબ ના કહ્યું. પરસોત્તમ ભગવાન ને કે છે, પરસોત્તમ ભગવાન ને એના છોકરા ની છોડી હતી, છોકરા ની છોડી હતી. પરસોત્તમ ભગવાન ને પેલો માણસ એમના કુટુંબ નો કે છે કે ભગવાન આ તમારા 9 degrees માં જ પહેરાવી દો ને કે છે, પોતાના છોકરા ની છોડી માટે પેલો કુટુંબી આવું બોલે છે. આવું 50 નો પેલો માણસ જગત નો બીજો માણસ હોત તો શૂટ કરે પેલા ને. શું કહ્યું? તો આ ભગવાન શું બોલે છે? ભાઈ મારે એની બાને પૂછવું પડે આ કે હું એની બાને કહીશ કે ભાઈ આવું આ માગણી કરે છે મોક્ષે જવું હોય તો આ જગત માં કોઈ તમારી પુત્રી પુત્ર કોઈ છે નહીં, અને સંસારમાં રહેવું હોય તમારા છોકરા ને તમારી છોકરીઓ બધું તમારું છે. શું છે સમજ પડે ને? પેલો તમે તમારું મન નું પૂરું કરી લો સમાધાન, ખુબ લડીને મારો ખુબ અને ખૂન કરવો હોય તો કરજો. શું કહ્યું? પછી હું આપીશ મારે તમારે મહિના પછી બે મહિના પછી હું તમને ના જેવી વસ્તુ ના કહીશ કે ના કરશે એવું તમારે કહેવાય ને, કારણ કે તમે શું કરશો એ તમને ખબર નથી. તો હું શા આધારે તમને ના કરશો એમ કહું? તમે શું કરશો એનું એ માણસને મારી નાખશો કે કચરો માર મારશો કે છોડાવડાવશો એ શું કરશો તે તમને પોતાને ખબર નથી. તમને પોતાના મનમાં એમ થાય છે કે આમ કરી નાખું તેમ કરી નાખું એવા ભાવો થાય છે. શું થાય છે? તમે શું કરી શકો તમને ખબર જ નથી. એ સંજોગોમાં શું કરશો એ નક્કી નિશ્ચિત નથી. શું સત્તા છે? આ સત્તા કામ કરી રહી છે એટલે હું તમને એમ કહું કે આમ ના કરશો એવું ના કહું, આમ કરશો એવું ના કહું. શું કહ્યું? આ ફરજવાત ને, કારણ કે તમારા હાથમાં સત્તા નથી ને. આ વર્લ્ડ માં એક પણ માણસ એવો તેડી લાવું જેને સંદાસવાની શક્તિ હોય? વર્લ્ડ માં એક પણ માણસ ને તેડી લાવું જેને સંદાસ દેવાની શક્તિ હોય? ફોરેન ના ડાક્ટરો બધા ભેગા થયા હતા અને ભેગા કર્યા હતા, પછી પૂછ્યું હતું આ પ્રશ્ન. શું પૂછ્યું હતું? કોઈ સંદાસ જઈ શકે છે એટલે મેં કોઈ સંદાસ દેવાની શક્તિ કઈ તમારામાં છે? ઊંચા નીચે થઈ ગયા. અરે અમે તો ભલભલા નહીં કરે કરે કરાવી તમારું અટ્રેક છે તારે ખબર પડશે તમારી શક્તિ છે કે નહીં. બીજી કઈ શક્તિ તમારી પાસે? આમ તારી ઇગોઇઝમ કરે કરે કર્યા કરો છો. સંદાસ દેવાની શક્તિ હશે લોકો ને? તારી ઇગોઇઝમ છે છતાં જ્યાં સુધી જયારે જે ભાષામાં છો તે ભાષામાં વર્તો. શું કહ્યું? હજુ ઇગોઇઝમ ભાષામાં છો ને એ સત્તા પર સત્તા તમારી સત્તા માનો છો ને તો ત્યાં સુધી તમે જે કરતા હોય કરો. પછી અહીંયા ઘરે દડો આવજો ફરી હું તમને આ પર સત્તા છે આ તમારી સત્તા જ બતાડી દઈશ. હવે આજે તો આવ્યા છીએ ને પણ આજે તો આવ્યા છીએ આજે જ આવ્યા ને આજે શું આજે આવ્યા છીએ ને આ તને બધું લાભ થયો ને પણ હજુ તમારે આટલું કઈ બાકી હોય એટલું પૂરું કરી આવો ત્યાર પછી આપડે આ કીધા બાપ કેટલું બાકી રાખવાનું છે એવું થયું ને વગર કમના દુનિયામાં બાયલા દેખાવું. પેલા સુરવીર થયા ખેતી ની શેર કઈ બોલતા નહીં. બીજું કોઈ ઉપાય ન હોય તો પણ ટીકા મણકાર નહીં તો પહેલેથી એનું આપી દે પહેલેથી આપી દે તો બતાવો મૂળ ગાળું માં વ્યવસ્થિત હશે તો લેશે નહીં હોય આપણું હશે તો આપણી પાસે રહેશે અને આપણી ચાલી રાખશું અને આપણું નહીં હોય હિંમત નહીં બધું હોવું જોઈએ વધારે મને હડવા ના આવે કેટલાક ને કોર્ટમાં હુકમ થયો તો ના આપે એમ ચાલો આપો કે મારો પોતાનો અનુભવ ની હારે હું વ્યવહાર માં આવી રીતે વર્તન રાખું છું કે જે કારણસર ઉભો થાય સરળ માણસ એમ નામ કેવાય કે જે થતા પેલા એગાચી લેવા ગયા હતા મકાન ઘેર છે તો એગાચી લેવા ગયા પણ એ સંજોગોને આપણે વધારે સારી રીતે અપનાવી લેવા જોઈએ કે ના બહુ સારું થયું કે ભલે કઈ અહીંયા સાધન નથી અગાસી છે ગમે તે સંજોગો. હા અમે એ સંજોગોમાં એ બઉ જ્ઞાન ભર્યું છે કારણ કે પૂછનારા એ લોકો રૂપ જબરદસ્ત પૂછ્યું છે. જૈનો હતા ને કચ્છી જૈનો હતા પૂછવા જેવા જુદા હતા. બદલી ગયો એક દાડો અમારી બદલી જાય અને આ બધા બહાર તૂટી જાય બધા કરવા ઉપડી જાય છણાવટ કરીને કચરો બહાર નીકળતો ગયો એટલે શ્રીમદ રાજચંદ્ર ને કુનકુંદાચાર્ય ની સરખામણીઓ હતી પણ કુનકુંદાચાર્ય નું માપ શું કે શું હતું અને શ્રીમદ રાજચંદ્ર નું માપ શું વાણી છે બીજા બધા આત્મજ્ઞાન તો વિચારો એટલે બાવા બાવરી સાધુ સંન્યાસ છે બધા હિમાલય બધા પડે એટલે આત્મજ્ઞાન કેવું લુલુ એ લોકો પોતાનું કલ્યાણ કરી શકે કે નહીં આ લોકો નહીં એ લોકો બીજા દુલા જ્ઞાનીઓ અહીં સુધી આવ્યા નહીં. હા અરે વરાંગ પલવામાં એક બે અવતાર બે ચાર અવતાર માં વિતરાગો નો માર્ગ મળી જવાનો એટલે કોઈ પોતાનું માન્યતા છે ને આ માન્યતા થઈ ગઈ છે પેલો લુલો લુલો હોય ને ત્યાં સુધી કશું ના ભરે આપણું નહીં એ લુલા નું પોતાનું કઈ વળે કે ના વળે મતભેદ જાય એવો નથી એટલે ધર્મ અવતાર બદલાય નઈ કે પાછો વિતરાગ મળવા જ જોઈએ ના જાય ના જાય માણસો એવા સરળ નથી માણસો હું કઈક છું એટલે શું છું તે તમે લઘુત્તમ પદાર કરી બેઠા છે લઘુત્તમ પદ એટલે કેટલું છે કેટલું મોટું કેવાય લઘુ કે નાનો કેવાય લઘુ તર એટલે વધારે નાનો અને લઘુત્તમ એટલે સર્વથી નાનો કોઈ જીવ એનાથી મોટો નહીં બસ નાનો નહીં લઘુત્તમ છે જે દાતા નું દાસ છે એ ઉલટા ના પરમાત્મા છે. દાસ નો દાસ કે હું તો મારો દાસ દાસ નો બી દાસ હું એનો દાસ છું કે એ પરમાત્મા છે. ત્યાં સુધી આપડે પહોંચેલા દાસ ના દાસ સુધી પહોંચેલા પણ લઘુત્તમ સુધી નહીં પહોંચેલું ભાઈ તો આ લઘુત્તમ સ્વરૂપ છે લોકો નું કલ્યાણ કરી નાખશે શું કહ્યું લઘુત્તમ સ્વરૂપ છે અને તે જ ગુરુત્તમ હોય ગુરુતમ થયેલો નહી, ગુરુતમ થવા ગયેલા બધા પડી ગયેલા. લઘુત્તમ નો અર્થ કેવી રીતે કરો? આપણો અહંકાર છે, અહંકાર છે એ ઝીરો ડિગ્રી ઉપર આવે એ લઘુત્તમ છે. નહી, અહંકાર તો એમને મત છે, પણ અહંકાર ની માન્યતા એવી થાય કે હું બધા થી નાનો છું, એ પણ અહંકાર થઈ ગયો. અને પછી લઘુ, એ લઘુ નો અર્થ નાનો થયું થયું. પછી લઘુતર એટલે કે છે કે નાના થી નાનો થયો, અને લઘુત્તમ એટલે મારા થી બધા જ મોટા છે. કેવો અહંકાર, કેવો એવો અહંકાર, એ પણ એકદમ અહંકાર, એ પણ અહંકાર. લોકો નું કલ્યાણ થઈ જશે. અમદાવાદ માં તો જનતા ઉતર્યા હતા ને, એ ચેતે એમ જ કેતા હતા, એ શું કરે છે ત્યાં આગળ ચેતી ને બે વખત જવા જમા કરે ત્યાં અમદાવાદ. અને સર્વ દુઃખ નો સહી થાય છે નહી, જગત ને દુઃખ ગમતું નથી, કોઈ જીવ દુઃખ ગમતું નથી. હા, કોઈ નઈ નાખે દુઃખ નો સહી નો માર્ગ પડે છે. દુઃખ ના આવે, દુઃખ નહીં આવે ચાલશે, દુઃખ નથી જોતું, દુઃખ નહીં હોય તો ચાલશે ચાલશે પછી આવજો. પણ હમણાં તો દુઃખ ના આવે એટલું કરી આવે. એટલે સર્વ દુઃખ નો સહી નો માર્ગ વિતરાગો બોલ્યો. પછી રામ થઈ ગયા ત્યાં પુનઃ ચડાયા તાપ પડે છે કે બહાર તાપ પડે? મહી તો મંગા પડે છે, મહી ઠંડુ એમ જેવું આઈસ્ક્રીમ જેવું લાગે છે. દુકાન મારે પડે ને મહી જોવા, પંખા ભર્યા કરે તારા પંખા ભરે તમારે અઢાર સત્સંગ સારો નીકળ્યો. બે કચ્છી આવ્યા ને, યાર આપડે શું કહી દઈએ, અહીંયા આવો ને પૂછો, અમારે અહીં પ્રવચન નથી. શું કહ્યું? બરાબર. તમારી બધાનું સમાધાન એ થાય એવા પ્રશ્નો બીજી કઈ પૂછાય નહીં. કોઈ જવાબ આપે નહીં, જવાબ આવે આપે તો વાદ વિવાદ ઉભા થાય થાય. શું કહ્યું? વાદ વિવાદ થાય. વાદ વિવાદ ઉભો ના થાય, એટલે લોકો નું કલ્યાણ થઈ જાય. ટેપો ભરાય ને તો લોકો ફોર્મ લાગશે ને ટેપો માં, પછી સાચી વાત જ નહીં નીકળતી ને. મિત્રાગ વિના બધું પુસ્તકો રૂપે છે, પુસ્તક માં સાચું નથી બધું. હા, આચાર્યો એ આચાર્ય મેં યાદ ગાળેલો છે, ફેરફાર કરી રહ્યો કર્યા ને ફળ તો ખાય છે લોકો. એના જ આ ફળ છે બધા. હા, એના ફળ છે. સારા કે માઠા છે, સુખ ગણે કે દુઃખ ગણે. હા, સમજો તો મોક્ષ થાય. મોક્ષ સમજણ નું ફળ છે. મોક્ષ સમજણ નું ફળ છે. સમજ સમજ કર્યા કરો, રોજ વાતચીત કરી સમજ સમજ કર્યા કરો. એનું ફળ મોક્ષ, અને કર્યા નું ફળ સંસાર. કર્યા એનું ફળ સંસાર. એ બધી ગમે તે ક્રિયાઓ કરો, જપ કરો, તપ કરો, બધું કરો, પણ એનું ફળ સંસાર. એવું કઈ કર્યા, પછી અમે શક્તિ આપી. પછી ક્યાં દેખાય શું કહ્યું તમે કર્યા રિક્ષા બેસતો નતો. પૈસા હોવા છતાં ધર્માદાય કરવાનો હોવા છતાં પણ નતો પણ ધર્માદાય કરતો પણ રિક્ષામાં બે ને રિક્ષામાં આ જાય કરે એક બધા આવ્યો પાછો બધી પાછો ના આવે રિક્ષા ઉડી ગયા મન જ ના કરું. પછી મેં એને કહ્યું હતું અહીંથી સ્ટેશન પર જા આમ તો આમ તો ફરવા અને તમે 15 રૂપિયા બસરૂમ ત્યાંથી ફેંકતો ફેંકતો આવી ગયો રિક્ષા ફેંકતો ફેંકતો આવે બીજા સારું મન સારું થઈ ગયું. ખરું પકડી ગયો પછી ધર્માદાય ને હોય એટલે આ તો રૂપિયો ના બિચાર પણ ખૂટે નહીં ઉપાય કરવો પડે ને. જો 10 રૂપિયા ફેંકી દીધા મન મન મારી ગભાઈ ઉઠ્યું આપ ફેંકી દીધું કે એના કરતા આપણે રિક્ષા કરીને હેડો તો બધું આપણા હાથમાં સત્તા નહીં બધું મન મન નચાવે એમના હાથ કરવાનું ના ત્યાં કરવાનું. ધંધા કરે બધા પણ કશું અમને ખબર જ નથી. હમત પાડી તાર કે આ તો અમને સારું સમજે ભાઈ ના પાડ્યું હોત તો અમને તો અમારું ઉધે જ ચાલે. અત્યારનો ધર્માદો છે ને દાદા ચોપડામાં ઇન્કમ ટેક્સ ના કાયદા લાગુ પડ્યા છે ને એટલે કાયદા પ્રમાણે નો ધર્માદો છે. નૈતિક કાયદો એટલે આત્મા પોતાના દિલ ની ભાવના થી જે દયાધાન આવે ને અનુકંપા. પૈસા જે આવે તો એની સાથે હિસાબ મુકાય કે આમાં કયો ટેક્સ માં બાદ મળે છે કેવી રીતે બાદ મળશે. કોઈ બરાબર હોય ને પાછું પોતાનું બરાબર નામ લખાતું હોય કાઢે છે ને ફૂલ પ્રોફિટ માંથી બી કાઢે છે ના આ વકરા માંથી 1.5 ટકો લખી કાઢે છે વધારે પૈસા. પણ પછી એમને ધંધો જ ઉઠતો થયો કારણ સરસ ચાલુ મળે કચ્છી જઈનો એમની મેરેજ કેવા હતા કે અમારે ધર્માદા કાઢવા તમને કોઈ કયું દબાણ કર્યું તમે 5000 રૂપિયા આલ્યા ધર્માદા અને એક માણસ 5 રૂપિયા પોતાની રાજી રૂપિયા છે મિત્રો કિંમત કરે છે તમારે નથી કરતા એવા વિતરાક છે કેવા છે મિત્રા કેવાય મિત્રા કે આની ભાવના નહીં તો કોક ને દબાણ થી દબાણ થી હાલતા નહીં લોકો હાલતા. અરે આપે જ છે ને બધી આપે જ છે દબાણ થી જ અમદાવાદ મહારાજ બહુ દબાય અમે તમને કહીએ તમારે હાલવા પડશે ધર્માદા ના કે ધર્માદા એટલે રાજી ખુશી નો અને તે સરપ્લસ હોય તો જ આપણી પાસે સરપ્લસ હોય તો જ ભાઈ પડવા જેવું નહીં તો ભગવાને કઈ જરૂર નથી ભગવાને કહે તો ખોટ જ નથી ક્યાંની ખોટ હોય તો મારવાડી બાર મિનિટ 5 લાખ કમાય એમાં 1 લાખ ભગવાન તને જ કહેવાય એ 1 લાખ પાછા ઉગે અને પાછા 5 લાખ ફરી એ બિયાવું 1 લાખ નાખે બિયા એ તમે બિયાવું તો નાખવું જ પડે ને અને આપણા લોકો તો બિયાવું હોવું થઈ જાય છે તપ કરે નઈ ને આ લોકો કરે તપો જ્ઞાન હોય તો તપ થાય નઈ તપ થાય નઈ થાય નઈ અજ્ઞાન તા માં તો ખુદા ખોટ કરી બોલે તપ કરે શુદ્ધ થઈને આવે બઉ સહન કરો છો મારે સહન કરવા ના હોય કે તમારા સહન સુધી ગુણ જ ના હોય બધું જાય હા હોય શું કરે શું કઈ હા હોય શું કરે શું કરી કરે કાઢી જાય અને ક્ષમતા પૂર્વક જે તપે છે ક્ષમતા એ શુદ્ધતા થાય હા એવું કરે કરે નથી કે તારી ગયા દુકાનદાર છે ને કઈ આવે મરણ થઈ ગયું મરણ લોકો આપી ના જવાના હોય લોકો આપી જાય કેમ કઈ આવીએ તો આપણે ના આપી જાય લોકો એના માથે પેલી પાઘડી હોય હલકી પાઘડી કોઈ વખત પહેરી હોય તો ભારે પહેરવાની આવે ત્યાં પછી હલકી હોય ને આપણે કઈ ભેદભાવ કઈ દઈએ ને